એટલે હું તમને આ વાત સમજાવી રહ્યો છું કે જે વખતે મોહમ્મદ સાહેબનો જન્મ થયો તે વખતના સમાજમાં એમની દશા એવી હતી કે એ લોકો રેગિસ્તાનમાં રહેતા, વિષમ સ્થિતિ હતી, ભૌગોલિક રીતે પણ, આબોહવાની દૃષ્ટિથી પણ, આર્થિક રીતે પણ, સલામતીની દૃષ્ટિથી પણ. એટલે તે વખતના લોકોની દશા એવી હતી કે એમને જિસકી લડી ઉસકી ભેંસ એ જ ન્યાય ચાલતો. આવકનું કોઈ સાધન ન હોય તો લૂંટફાટ એ જ કાનૂન છે, એ જ આવકનું સાધન છે. એટલે કોઈ પણ ત્યાંથી કારમાં જઈ રહ્યો છે એને રોકીને એને મન ફાવે એટલે જ્યારે રજવાડાઓની સ્થિતિ હતી ત્યારે શું વાત હતી? સામાન્ય માણસની અંદર કોઈના ઘરમાંથી પોતાના પેટ ભરવા માટે ચોરી કરે તો એ ચોર ગણાય, પણ રાજા જો પોતાની પ્રજા ભૂખે મળતી હોય તો પડોશી રાજ્ય ઉપર આક્રમણ કરીને લૂંટી લાવે તો એ ચોરી ન ગણાય. તો આ ક્યાંનો કાનૂન? પ્રાચીન રાજાઓ એવું જ કરતા હતા. આપણે આપણા યુધિષ્ઠિર વગેરેની જ વાત કરો, રાજસૂ યજ્ઞની ફિતુર એના મગજમાં સૂજી, અને વિશ્વ વિજેતા થવા માટે બધાને કહે ચલો નમો બધા. અરે યાર કોઈ વાત છે? તેલ લેવા ગયું, રાજસૂ કરવાની જરૂર શું છે? આખી દુનિયાની અંદર તમે જઈને એને આક્રમણ કરો છો અને બધાને સતાડો વિતાવો છો, પણ તે વખતનો એ જ કાનૂન છે. હવે એ રાજાશાહી જ્યાં સુધી હતી ત્યાં સુધી એ રાજા લઈ આવે ધન ચોરીનું ધન ન ગણાય. હવે આજની સ્થિતિ આખી બદલી ગઈ. આજે જ્યાં જ્યાં પણ રાજાશાહી સમાપ્ત થઈ ગઈ, તો દાખલા તરીકે અંગ્રેજો, જે વખતે આપણને ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ, બહુમૂલ્ય વસ્તુઓ લૂંટી લૂંટીને એને ચાલ્યા ગયા, તે વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ રાણીની આજ્ઞાથી ચાલતી હતી. હવે જો આ કાનૂની વાતો છે બધી, આમાં નીતિ વીતિની કોઈ વાત નથી. તે લોકો તમે કદાચ ઇતિહાસ જાણતા હશો કે નહીં, પણ બેટ શંખોદ્ધાર જ્યાં દ્વારકાધીશ રમણ દ્વીપ અને શ્રી મહાપ્રભુજીએ જેમ શ્રીનાથજીને પ્રકટ કરીને દેવાલયમાં પધરાવ્યા એમ ત્યાં પણ દ્વારકાધીશને રુક્મિણીજીના કરેલા એમને મહાપ્રભુજીએ પ્રકટ કરીને ત્યાં પધરાવ્યા. તો અંગ્રેજોના સમયમાં ત્યાંના ઓખા મંડળ વાઘેરો હતા એ લોકો દરિયાઈ ચાંચિયાગીરી કરતા, એ લોકો સાવધાની રાખતા કે અંગ્રેજોનું કોઈ નુકસાન ન પહોંચે. પણ એક વખત એવી દુર્ઘટના થઈ કે એમણે અંગ્રેજોની અમલદારો દંપતી છે એ માર્યા ગયા. એ સમાચાર જ્યારે પહોંચ્યા ત્યારે ઉપરથી તોપની સાથે જહાજ મોકલવામાં આવ્યા કે એ વાઘેરોને ખતમ કરો. તે વખતે એ લોકો વાઘેરોએ સેફ સ્થાન દ્વારકાધીશનું મંદિર વિચાર્યું, બીજી વસાહતો ઉપર હમલો કરે પણ દ્વારકાધીશનું મંદિર ધાર્મિક સ્થાન છે એટલે એને કદાચ આપણી પ્રાણ બચી જશે. એટલે લોકો મંદિરમાં સંતાયા, મંદિરમાં સંતાયા ત્યારે અંગ્રેજો આવ્યા ને એમણે એક વખત વોર્નિંગ આપી કે નહીં તો પછી હવે અમે બીજી કોઈ શરમ નહીં રાખીએ. એ લોકોએ ન માન્યું, એ લોકોએ મંદિર ઉપર પણ તોપમારો કર્યો, બધું ધ્વસ્ત કરી દીધું. તે પછી આવ્યા એ લોકો લૂંટી ગયા મંદિરને. હવે આ જોજો કાનૂનની ને નીતિની જે વાત છે, એમણે જે બે અંગ્રેજ દંપતી માર્યા ગયા એનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરી, તો ઠીક વાત હતી. પણ પછી એ લોકોએ મંદિર પણ લૂંટ્યું અને મંદિરમાંથી ઠાકોરજીની તમામ વસ્તુઓ, એ જમાનામાં કંઈક 17 કરોડ રૂપિયાની હતી, આજથી લગભગ 80-90 વર્ષ પહેલાંની વાત, એ બધું લૂંટીને ત્યાં ચાલ્યા ગયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર તે વખતે આખું એની લિસ્ટ આવી હતી કઈ કઈ વસ્તુ ચોરી ગયા. જામનગર ભેગા થઈને મધ્યસ્થી કરી અને અંગ્રેજોને કહ્યું કે ભાઈ આ જે થયું તે પૂરું થઈ ગયું, હવે મંદિરની સંપત્તિ દ્વારકા શરત આપવી જોઈએ. ત્યારે એ વિવાદ ચાલ્યો કે આ સંપત્તિનો ખરો માલિક કોણ. અંગ્રેજોએ કહ્યું કે ભાઈ અમે તો રાણીના ચાકર છીએ અને લૂંટની સંપત્તિ એ ચોરીની નથી, કેમ કે અમે તો રાજા છીએ અને રાજા જે જેટલો રહે એની માલિકી ગણાય. એમણે આ વાત ત્યાં આગળ મૂકી. ધાર્મિક દ્રષ્ટિથી બધા જ ની લાગણી એ હતી કે આ વસ્તુ છે બદલાના રૂપમાં, એટલે લૂંટનો હક અંગ્રેજોનો બનતો નથી. એટલે ગાયકવાડ અને નિઝામ વગેરે છે, જામ વગેરે સાર સાહેબ અને કચ્છના મહારાજા પણ હતા, એ લોકો બધાએ અપીલ કરી કે ભાઈ આ વિષયને વધારે તમે વધારે ચગાવો નહીં અને બને સમાપ્ત કરી દો. અંગ્રેજોની ત્યાં અદાલત સુધી ગયું બ્રિટિશની અંદર, એ લોકોએ પછી આખરે નમતું જો કે આ વાત સાચી, આ કોઈ એક વાત જો કે જ્યારે આપણે સામાન્ય સ્તર ઉપર કોઈ કામ કરી રહ્યા છીએ ત્યારે આપણી સમજૂતી હોય છે, અને જ્યારે એનાથી ઉપર સ્તર ઉપર આપણે લાગુ પડે છે. સામુદાયિક કાનૂનની એક વિશેષતા કહો કે એને વ્યક્તિલક્ષી બની નથી શકતો, એ કાનૂન દરેકના ઉપર લાગુ પડે છે, એમાં વ્યક્તિ કચડાય પણ છે. જેમ અહીંયા ગોધરામાં તો વારંવાર બનતું રહે છે કે કંઈક છમકલું કર્યું, કોઈ પાળા મારી દીધો મસ્જિદની અંદર, કર્ફ્યુ લાગી ગયો. કર્ફ્યુ છે એ પથ્થર માર્યો હોય એ તો કોઈ કર્ફ્યુગ્રસ્ત વિસ્તારથી દૂર રહેતો હોય, ગોધરામાં ફરતો હોય, અને જે જગ્યાએ પથ્થર પડ્યો વાંક તમારો કાંઈ નથી, તમે આ કાનૂની વ્યવસ્થામાં રહી રહ્યા છો એ જ તમારો વાંક છે, એને તમે જો તમારી મજબૂરી માનો સૌભાગ્ય માનો તો એ છે. સામાન્ય રીતે કાનૂન પોતે એમ કહે છે કે અમે વ્યક્તિ કે સમાજના હિત માટે છીએ, પોતે એટલો વ્યક્તિગત બની નથી શકતો, એ સામુદાયિક હોય છે. કે તો એ વ્યક્તિગત રીતે, કેમ કે એ કાનૂની વ્યવસ્થાને તો વ્યવહારિક રીતે આપણે બધાએ સ્વીકારવું જ પડશે. જેમ ભારતમાં આપણે ભારતના જેટલા પણ સંવિધાનના કાનૂન છે એ શું આપણને બધા ગમે છે? તમને જ્યારે ઇન્કમ ટેક્સ ભરવો પડે છે કે સેલ્સ ટેક્સ ભરવો પડે છે કે વેટ ભરવું પડે છે કે તમને ગમે છે? નથી ગમતું. અમે કમાઈએ છીએ ને અમારી કમાણીને બેઠે બેઠે કેમ કોઈ લઈ જાય? એટલે પૈસો કમાવવો એ જ ગુનો છે એમ થાય. બીજી તરફ ખેડૂતો વગેરે છે એ લોકો કરોડોપતિ હોય તો પણ એમને કાંઈ ન કરો તો જલસા છે, આપણને ઈર્ષ્યા થાય. તો દરેક કાનૂન આપણને ગમતા નથી પણ સ્વીકારે છૂટકો, કેમ કે વ્યવસ્થા આપણી સુરક્ષા માટે છે, આપણા સમૃદ્ધિ માટે છે. એનું અમલીકરણ એ બીજી વાત છે પણ હેતુ ખરાબ નથી એના પાછળનો. એટલે એવો શાહજહાં બની જાય કે પોતાની મુમતાજ મહેલના માટે તાજમહેલ બનાવીને આખી પ્રજાની બધી સંપત્તિ એમાં ખર્ચ કરી નાખે ને પ્રજા છે એ વેઠતી હોય તો એ આનીથી ગણાય. પણ એ અગર રાજા છે ટેક્સ લઈ રહ્યો છે તો પ્રજા, તો આપણે એને ન્યાય ગણીએ છીએ કોઈને કોઈ રીતે. તો કાનૂન જ્યારે આવે છે તે વખતે આપણને વ્યક્તિગત ભાવના આપણી બધાની સંતોષાતી નથી, એટલે નીતિના પ્રશ્નો ઊભા થાય છે. નીતિ એક અલગ વસ્તુ છે. કાનૂન અને નીતિ એ કોઈક વખતે સાથે ચાલે છે અને કોઈક વખતે અલગ પણ હોય છે. દાખલા તરીકે ભારત સરકારે એવું વિચાર્યું કે ભારતના અંદર રહેનારા એવા અનેક પીડિત લોકો છે કે જેમને એમની પરંપરામાં ગરીબી અને નિરક્ષરતા મળી છે, પછાત રહ્યા છે, એટલે વર્ષો સુધી જે ઉજળિયાત લોકોએ પોતે સમાજની અંદર આગળ સ્થાન ભોગવ્યું અને એને કારણે એ લોકો આગળ જ વધતા રહ્યા સતત, અને જે લોકો નિર્ધન નિરક્ષર રહ્યા એ લોકોને વ્યવસ્થા અને અવસર ન મળ્યો એને કારણે નિરંતર પાછળ જ પાછળ રહ્યા, એ લોકો પણ હવે ભારતની પ્રજા હોવાને કારણે બધા એક સરખા સ્તર ઉપર આવે એટલા માટે એમને એક વિશેષ અધિકાર આપવો જોઈએ. આવો એક વિચાર કાનૂન બનાવનારા લોકોના મનમાં આવ્યો, જેને આપણે અનામત કહીએ છીએ. આ શબ્દ તમે બધા સાંભળો. તો અનામત એટલે એમને કોઈક વિશેષ અધિકાર ભારત દ્વારા આપવામાં આવ્યો. એની સમય સમય સીમાઓ નક્કી થઈ કે આ બધું ક્યાં સુધી આપવા. જ્યારે જ્યારે પણ સીમા પૂરી થવા આવે ત્યારે ફરી પાછો વિચાર થાય કે શું એ લોકો બધા સમાન કક્ષા ઉપર આવી ગયા. પાછો સર્વે થાય કે ના હજી તો નથી આવ્યા, તો હજી બીજી 5 વર્ષ વધારો. એ વધતા વધતા વધતા હજી સુધી એ સ્થિતિ આવી નથી કે એ લોકો સમાન કક્ષા ઉપર આવી ગયા હોય. હકીકત એ છે કે ઉજળિયાત કર્મચારી હોય એ રિટાયરમેન્ટ સુધી પણ ફર્સ્ટ ક્લાસ ઓફિસર ન બની શક્યો હોય, પણ બેકવર્ડ ક્લાસની અંદરથી આવેલો એ ચપરાસીમાંથી ફર્સ્ટ ક્લાસ બની ગયો હોય એવી દશા આવે. કાનૂન રીતે કામ કરી રહ્યો છે પણ નીતિના પ્રશ્નો ઉભા થયા કે હવે અમને અન્યાય થયો. નીતિ અને કાનૂન કેવી રીતે છે, જેમાં આપણે સૂત્ર લઈએ કે સર્વજન હિતાય સર્વજન સુખાય, જે થાય આ નીતિ છે. એટલે સિદ્ધાંત હોઈ શકે આ, પણ કાનૂન ન બની શકે, કેમકે બધાનું હિત ને બધાનું સુખ આ માનવ લોકમાં તો શક્ય નથી. દેવલોકમાંય નથી થઈ શક્યું તો માનવ લોકની તો વાત ક્યાં છે. એટલે બેઠા છો, આમણે વ્યવસ્થાપકોએ એવું વિચાર્યું છે કે ગરમીના દિવસો છે, ગરમી લાગશે, તો એમણે અરેન્જમેન્ટ કરી. પંખાની અરેન્જમેન્ટ છે એ બહુજન હિતાય બહુજન સુખાય થઈ શકે, સર્વજન હિતાય સર્વજન સુખાય ન થઈ શકે. બરાબર. અને કદાચ જો એવું આપણે કરીએ પણ ખરા, એટલે ઇન્ડિવિજ્યુઅલ પંખા એક એક વ્યક્તિના ઉપર જો આપણે રાખીએ.